वाल्मीकि रामायण अरण्यकांड 38મો સર્ગ। શ્રીરામની શક્તિ વિશે પોતાનો અનુભવ જણાવીને મારીચે રાવણને એમનો અપરાધ કરવાની ના પાડવી। એક સમયની વાત છે, હું મારા પરાક્રમના વિમાનમાં આવીને પર્વત જેવડું શરીર ધારણ કરીને આ પૃથ્વી પર ભ્રમણ કરી રહ્યો હતો। એ સમયે મારામાં 1000 હાથીનું બળ હતું। મારું શરીર નીલમેઘ જેવું કાળું હતું। મારા કાનમાં પાકા સોનાના કુંડળ પહેર્યા હતા। મારા મસ્તક પર મુંગટ હતો અને હાથમાં પરિઘ। હું ઋષિઓનું માંસ ખાતો અને સમસ્ત જગતના લોકોના મનમાં ભય ઉત્પન્ન કરતો રહીને દંડકારણ્યમાં વિચરી રહ્યો હતો। તે દિવસોમાં ધર્માત્મા મહામુનિ વિશ્વામિત્રને મારા થકી મોટો ભય ઉત્પન્ન થઈ ગયો હતો। તેઓ રાજા દશરથની પાસે ગયા અને એમને આમ કહ્યું, નરેશ્વર, મને મારીચ નામના રાક્ષસથી મોટો ભય ઉત્પન્ન થઈ ગયો છે, તેથી શ્રીરામ મારી સાથે આવે અને પર્વના દિવસે એકાગ્ર ચિત્તે મારી રક્ષા કરે। મુનિનામ કહેવાથી ધર્માત્મા રાજા દશરથે મહાભાગ મહામુનિ વિશ્વામિત્રને આમ જવાબ આપ્યો, મુનિશ્રેષ્ઠ, રઘુનંદન રામની ઉંમર હજી તો 12 વર્ષથી પણ ઓછી છે। એમને અસ્ત્રશસ્ત્ર ચલાવવાનો અભ્યાસ પણ હજી નથી। જો તમે ઈચ્છતા હો તો મારી સાથે મારી આખી સેના ત્યાં આવશે અને ચતુરંગની સેના સાથે હું પોતે જ આવીને તમારી ઈચ્છા મુજબ એ શત્રુ સ્વરૂપ નિશાચરનો વધ કરીશ। અહીં રામની ઉંમર હજી તો 12 વર્ષથી પણ ઓછી છે એવું બોલવામાં આવ્યું છે। 8મા શ્લોકમાં એનું મુખ્ય કારણ કહે છે કે બાલકાંડના વીસના સર્ગના બીજા શ્લોકમાં રાજા દશરથે શ્રીરામની ઉંમર 16 વર્ષથી ઓછી 15 વર્ષની જણાવી હતી, છતાં પણ અહીં મારીચે રાવણના મનમાં ભય ઉત્પન્ન કરવા માટે 4 વર્ષ ઓછા કહ્યા છે। જે નાની ઉંમરમાં આટલા મહાન પરાક્રમી હતા એ હવે મોટા થઈ જતા કોણ જાણે કેવા હશે, એ તરફ રાવણનું લક્ષ્ય દોરવાનું જ મારીચને અભિપ્રેત છે। એટલે રામની ઉંમર ત્યારે વધારે હતી એ જાણી લેવું, ફક્ત મારી જ રાવણને ડરાવવાના ઉદ્દેશથી એમની ઉંમર ઓછી બતાવી રહ્યો હતો। આગળ રાજાનામ કહેવાથી મુનિએ એમને આમ કહ્યું, એ રાક્ષસ માટે શ્રીરામના સિવાય બીજી કોઈ શક્તિ પર્યાપ્ત નથી। રાજન, એમાં શંકા નથી કે તમે રણભૂમિમાં દેવતાઓની પણ રક્ષા કરવામાં સમર્થ છો। તમે જે મહાન કાર્ય કર્યું છે એ ત્રણેય લોકમાં પ્રસિદ્ધ છે। શત્રુઓને સંતાપ આપનાર નરેશ, તમારી પાસે જે વિશાળ સેના છે એ તમારી ઈચ્છા હોય તો ભલે અહીં જ રહેતી, તમે પણ અહીં જ રહો। મહાતેજસ્વી શ્રીરામ બાળક છે તો પણ પેલા રાક્ષસનું દમન કરવામાં સમર્થ છે, તેથી હું શ્રીરામને જ સાથે લઈને જઈશ, તમારું કલ્યાણ થાવ। આમ કહીને લક્ષ્મણ સહિત રાજકુમાર શ્રીરામને સાથે લઈને મહામુનિ વિશ્વામિત્ર અત્યંત પ્રસન્નતાપૂર્વક પોતાના આશ્રમમાં ગયા। આમ દંડાકરણમાં જઈને એમણે યજ્ઞ માટે દીક્ષા લીધી અને શ્રીરામ પોતાના અદ્ભુત ધનુષ્યનો ટંકાર કરતા કરતા એમની રક્ષા કરવા માટે પાસે જ ઊભા રહ્યા। તે સમયે શ્રીરામમાં યુવાનીના ચિહ્નો પ્રગટ થયા ન હતા, તેઓ કિશોરાવસ્થાના હતા। તેઓ એક શોભા સંપન્ન બાળક સ્વરૂપના દેખાતા હતા। એમના શ્રીઅંગનો રંગ શામળો અને આંખો બહુ સુંદર હતી। તેઓ એક વસ્ત્ર ધારણ કરીને હાથમાં ધનુષ લઈને સુંદર શિખા અને સોનાના હારથી સુશોભિત હતા। તે સમયે પોતાના ઉદીપ્ત તેજથી દંડાકરણની શોભા વધારતા શ્રીરામચંદ્રજી નવોદિત બાળચંદ્ર જેવા દેખાતા હતા। આ બાજુ મેઘ જેવા કાળા શરીરનો હું પણ ઘણા ઘમંડ સાથે એ આશ્રમમાં ઘૂસ્યો। મારા કાનોમાં તપાવેલા સોનાના કુંડળ ચમકતા હતા। હું બળવાન તો હતો જ, મને વરદાન પણ મળી ચૂક્યું હતું કે દેવતાઓ મને મારી શકશે નહીં। અંદર પ્રવેશ કરતા જ શ્રીરામચંદ્રજીની દ્રષ્ટિ મારા પર પડી. મને જોતા જ એમણે એકદમ ધનુષ્ય ઉપાડી લીધું અને કોઈ જાતના ગભરાટ વિના એના પર પ્રત્યંચા ચડાવી દીધી. હું મોહવશ શ્રીરામચંદ્રજીના બાળક છે એમ સમજીને એમની ઉપેક્ષા કરતો કરતો ખૂબ જ ઝડપથી વિશ્વામિત્રજીની એ યજ્ઞવેદી તરફ દોડ્યો. એટલામાં શ્રીરામે એક એવું તીક્ષ્ણ બાણ છોડ્યું જે શત્રુનો સંહાર કરનારું હતું, પરંતુ તેમ છતાં એ બાણનો ઘા વાગવાથી હું મર્યો નહીં પણ 100 યોજન દૂર સમુદ્રમાં આવીને પડ્યો. તાત, વીર રામચંદ્રજી એ સમય મને મારવા ઈચ્છતા ન હતા, માટે જ મારા પ્રાણ બચી ગયા. એમના બાણોના વેગથી હું ભ્રાંત ચિત્તનો થઈને દૂર ફેંકાઈ ગયો અને સમુદ્રના ઊંડા પાણીમાં નંખાઈ ગયો. તાત, ત્યારબાદ લાંબા સમય પછી જ્યારે મને ભાન આવ્યું ત્યારે હું લંકાપુરીમાં ગયો. આ રીતે એ સમયે હું મૃત્યુમાંથી ઉગરી ગયો. અનાયાસે જ મહાન કર્મ કરનારા શ્રીરામ એ સમયે હજી તો બાળક હતા અને એમને અસ્ત્ર ચલાવવાનો હજી તો અભ્યાસ પણ ન હતો. છતાં એમણે એ વખતે મારા એ સઘળા સહાયકોને મારી નાખ્યા જે મારી સાથે ગયા હતા. આથી મારે ના પાડવા છતાં પણ જો તમે શ્રીરામ સાથે વિરોધ કરશો તો તત્કાળ ઘોર આપત્તિમાં પડી જશો અને છેવટે જીવતા પણ બચશો નહીં. રમતગમત અને ભોગવિલાસના ક્રમને જાણનારા તથા સામાજિક ઉત્સવોને જ જોઈ જોઈને મનોરંજન કરનારા રાક્ષસોને માટે તમે સંતાપ અને અનર્થ મૃત્યુને આમંત્રણ આપી બેસશો. મિથિલેશ કુમારી સીતા માટે તમારે ધનવાનોની અટારીઓ તથા રાજભવનોથી ભરી બહાદરી અને વિવિધ પ્રકારના રત્નોથી વિભૂષિત લંકાપુરીનો વિનાશ પણ પોતાની સગી આંખે જોવો પડશે. જે લોકો આચાર વિચારથી શુદ્ધ છે અને પાપ કે અપરાધ કરતા નથી તેઓ પણ જો પાપીઓના સંપર્કમાં આવી જાય તો બીજાના પાપોથી જ નષ્ટ થઈ જાય છે. જેમ સાપવાળા સરોવરમાં રહેનારી માછલીઓ એ સર્પની સાથે જ નાશ પામે છે, તમે જોશો કે જેમના અંગો દિવ્ય ચંદનથી ચર્ચિત થતા હતા તથા જે દિવ્ય આભૂષણોથી વિભૂષિત રહેતા હતા એ જ રાક્ષસો તમારા જ અપરાધથી હણાઈને પૃથ્વી પર પડેલા છે. તમને એ પણ જોવા મળશે કે અનેક નિશાચરોની પત્નીઓનું હરણ થઈ ગયું છે અને કેટલાકની પત્નીઓ સાથે છે તથા તેઓ યુદ્ધમાંથી પ્રાણ બચાવીને અસહાય સ્થિતિમાં દસે દિશામાં ભાગી રહ્યા છે. નિસંદેહપણે તમારી સામે એ દ્રશ્ય પણ આવશે કે લંકાપુરી પર બાણોની જાણે ઝાળ પાથરી દેવામાં આવી છે, એ અગ્નિના જ્વાળાઓથી ઘેરાઈ ગઈ છે અને એનું એક એક ઘર બળીને ભસ્મ થઈ ગયું છે. રાજન, પારકી સ્ત્રીના સંસર્ગથી વધીને બીજું કોઈ મોટું પાપ નથી. તમારા અંતઃપુરમાં હજારો યુવાન સ્ત્રીઓ છે, એ પોતાની સ્ત્રીઓ પ્રત્યે અનુરાગ રાખો, પોતાના કુળની રક્ષા કરો, રાક્ષસોના પ્રાણ બચાવો તથા તમારા પોતાના માન પ્રતિષ્ઠા ઉન્નતિ રાજ્ય અને પ્રિય જીવનને નષ્ટ ન થવા દો. જો તમે તમારી સુંદર સ્ત્રીઓ અને મિત્રોનું સુખ લાંબા સમય સુધી ભોગવવા ઈચ્છતા હો તો શ્રીરામનો અપરાધ ન કરો. હું તમારો હિતેશી સુહૃદ છું. જો મારા વારંવાર ના કહેવા છતાં પણ તમે હઠપૂર્વક સીતાનું હરણ કરશો તો તમારી આખી સેના નષ્ટ થઈ જશે અને તમે શ્રીરામના બાણોથી પોતાના પ્રાણ ગુમાવીને બંધુ બાંધવોની સાથે યમલોકની યાત્રા કરશો. આ રીતે શ્રી વાલ્મીકી રચિત આર્ષ રામાયણ આદિકાવ્યના અરણ્યકાંડમાં 38મો સર્ગ સમાપ્ત થયો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.